શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 41 પંચશીખના રાજા જનકને ઉપદેશ. સુતજી કહે છે, હે બ્રાહ્મણ, સનંદનજીના મોક્ષ ધર્મ સંબંધી વચન સાંભળીને તત્વજ્ઞ નારદજીએ પુનઃ અધ્યાત્મક વિષયક ઉત્તમ વાત પૂછી. નારદજી બોલ્યા, હે મહાભાગ, મેં તમે બતાવેલા અધ્યાત્મ અને ધ્યાન વિષયક મોક્ષશાસ્ત્રને સાંભળ્યું. આ બધું વારંવાર સાંભળવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી, વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા થાય છે. હે સર્વજ્ઞ મુને, જીવ અવિદ્યાના બંધનથી જે રીતે મુક્ત થાય છે તે ઉપાય બતાવો. સાધુ પુરુષો જેનો આશ્રય લે છે તે મોક્ષ ધર્મનું ફરી વર્ણન કરો. સનંદજીએ કહ્યું, હે નારદ, સનંદનજીએ કહ્યું, હે નારદ, આ વિષયમાં વિદ્વાન પુરુષ એક પ્રાચીન ઇતિહાસનો દ્રષ્ટાંત આપતા હોય છે, જેનાથી એ જ્ઞાન થાય છે કે મિથિલા નરેશ જનકે કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આ તે સમયની વાત છે જ્યારે મિથિલામાં જનકવંશી રાજા જનદેવનું રાજ્ય હતું. જનદેવ સદા બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધર્મનું ચિંતન કર્યા કરતા હતા. તેમના દરબારમાં 100 આચાર્ય હંમેશા રહેતા હતા, જે તેમને ભિન્ન ભિન્ન આશ્રમોના ધર્મનો ઉપદેશ આપતા રહેતા હતા. આ શરીરનો ત્યાગ કર્યા પછી જીવની સત્તા રહે છે કે નહીં, અથવા દેહ ત્યાગ પછી તેનો પુનર્જન્મ થાય છે કે નહીં, એ વિષયમાં તે આચાર્યનો જે સુનિશ્ચિત સિદ્ધાંત હતો તે લોક આત્મતત્વના વિષયમાં જેવો વિચાર ઉપસ્થિત કરતા હતા, તેનાથી શાસ્ત્રોના અનુયાયી રાજા જનદેવને વિશેષ સંતોષ થયો ન હતો. એકવાર કપિલાના પુત્ર મહામુનિ પંચશીખ સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરતા રહીને મિથિલામાં આવી પહોંચ્યા. તેઓ સંપૂર્ણ સંન્યાસ ધર્મોના જ્ઞાતા અને તત્વજ્ઞાનના નિર્ણયમાં એક સુનિશ્ચિત સિદ્ધાંતના પોષક હતા. તેમના મનમાં કોઈ પ્રકારનો સંદેહ ન હતો. તેઓ નિર્દ્વંદ થઈને વિચાર્યા કરતા હતા. તેમને ઋષિઓમાં અદ્વિતીય કહેવામાં આવે છે. કામના તો તેમનો સ્પર્શ સુદ્ધા કરી શકતી ન હતી. તેઓ મનુષ્યના હૃદયમાં પોતાના ઉપદેશ દ્વારા અત્યંત દુર્લભ સનાતન સુખની પ્રતિષ્ઠા કરવા ઈચ્છતા હતા. સાંખ્યના વિદ્વાનો તો તેમને સાક્ષાત પ્રજાપતિ મહર્ષિ કપિલનું જ સ્વરૂપ સમજે છે. તેમને જોઈને એવું લાગતું હતું જાણે સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક ભગવાન કપિલ સ્વયં પંચશીખના રૂપમાં આવીને લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યા છે. તેમને આસુરી મુનિના પ્રથમ શિષ્ય અને ચિરંજીવી કહેવામાં આવે છે. એક સમયે તેમણે મહર્ષિ કપિલના મતનું અનુસરણ કરનારા મુનિઓની વિશાળ મંડળીમાં જઈને સર્વમાં અંતર્યામી રૂપે સ્થિત પરમાર્થ સ્વરૂપ અવ્યક્ત બ્રહ્મના વિષયમાં નિવેદન કર્યું હતું અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું અંતર સ્પષ્ટ રૂપે જાણી લીધું હતું. એટલું જ નહીં, જે એકમાત્ર અક્ષર તથા અવિનાશી બ્રહ્મ નાના રૂપોમાં દેખાય છે તેનું જ્ઞાન પણ આસુરીએ તે મુનિમંડળીમાં પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય પંચશીખ હતા, જે દેવકોટીના પુરુષ હોવા છતાં પણ માનવીના દૂધથી ઉછર્યા હતા. કપિલા નામની એક બ્રાહ્મણી હતી, જે પતિ પુત્ર વગેરે કુટુંબની સાથે રહેતી હતી. તેના પુત્ર ભાવને પ્રાપ્ત થઈને તેઓ તેના સ્તનોનું દૂધ પીતા હતા. તેથી કપિલાનું દૂધ પીવાના કારણે તેમની કાપિલેય સંજ્ઞા એટલે કે નામ થઈ. તેમણે નૈષ્ટિક એટલે કે બ્રહ્મમાં નિષ્ઠા રાખનારી બુદ્ધિ પ્રાપ્ત કરી હતી. કાપિલેયની ઉત્પત્તિના સંબંધમાં આ વાત મને બ્રહ્માજીએ કહી હતી. તેમને કપિલા પુત્ર કહેવાનું અને સર્વજ્ઞ હોવાનું આ ઉત્તમ વૃતાંત છે. ધર્મજ્ઞ પંચશીખે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ રાજા જનકને સૌ આચાર્યો પર સમાન ભાવે અનુરક્ત જાણીને તેમના દરબારમાં ગયા. ત્યાં જઈને તેમણે પોતાના યુક્ત વચનોથી તે બધા આચાર્યોને મોહિત કરી દીધા. તે સમયે મહારાજ જનક કપિલાનંદન પંચશીખનું જ્ઞાન જોઈને તેમના પ્રતિ આકૃષ્ટ થઈ ગયા અને પોતાના 100 આચાર્યોને છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યા. ત્યારે મુનિવર પંચશીખે રાજાને ધર્માનુસાર ચરણોમાં પડેલા જોઈને તેમને યોગ્ય અધિકારી માનીને પરમ મોક્ષનો ઉપદેશ કર્યો, જેનું સાંખ્યશાસ્ત્રમાં વર્ણન છે. તેમણે જાતિ નિર્વેદનું વર્ણન કરીને જાતિ નિર્વેદ કહેતા જન્મના સમયે ગર્ભવાસ વગેરેના કારણે જે કષ્ટ થાય છે તેના પર વિચાર કરીને શરીર પરથી વૈરાગ્ય થવો જાતિ નિર્વેદ છે નું વર્ણન કરીને કર્મ નિર્વેદનો ઉપદેશ કર્યો. કર્મ નિર્વેદ કહેતા કર્મજન્ય દુઃખ એટલે કે નાની યોનિઓની પ્રાપ્તિ અને નરક વગેરેનો વિચાર કરીને પાપ તથા કામ્ય કર્મોથી નિવૃત્ત થવું કર્મ નિર્વેદ છે. ત્યાર પછી સર્વનિર્વેદ. સર્વનિર્વેદ કહેતા જગતની નાનામાં નાની વસ્તુઓથી લઈને બ્રહ્મલોક સુધીના લોકોના ક્ષણભંગુરતા અને દુઃખરૂપતાનો વિચાર કરીને બધી બાજુથી વિરક્ત થવું સર્વનિર્વેદ કહેવાય છે. સર્વનિર્વેદની વાત કહી તેમણે કહ્યું જેના માટે ધર્મનું આચરણ કરવામાં આવે છે, જે કર્મોના ફળનો ઉદય થયા પછી પ્રાપ્ત થાય છે, તે આલોક અને પરલોકનો ભોગ નશ્વર છે. તેના પર આસ્થા કરવી યોગ્ય નથી, તે મોહરૂપ ચંચળ એ અસ્થિર છે. કેટલાક નાસ્તિક એવું કહ્યા કરે છે કે દેહરૂપી આત્માનો વિનાશ પ્રત્યક્ષ જોવામાં આવી રહ્યો છે, સંપૂર્ણ જગત એનું સાક્ષી છે. છતાં કોઈ શાસ્ત્ર પ્રમાણનું ઓઠું લઈને દેહથી ભિન્ન આત્માની સત્તાનું પ્રતિપાદન કરે છે તો તે મિથ્યા જ છે, કેમ કે તેનું કથન જગતના અનુભવથી વિરુદ્ધ છે. આત્માના સ્વરૂપનો અભાવ થઈ જવો જ તેનું મૃત્યુ છે. જે લોકો મોહવશ દેહથી આત્માને ભિન્ન માને છે તેમની તે માન્યતા યોગ્ય નથી. જો એવી વસ્તુનું પણ અસ્તિત્વ માની લેવામાં આવે જે સંસારમાં સંભવ નથી, અર્થાત જો શાસ્ત્રના આધાર પર એ સ્વીકાર કરવામાં આવે કે શરીરથી ભિન્ન કોઈ અજર અમર આત્મા છે જે સ્વર્ગ વગેરે લોકોમાં દિવ્ય સુખ ભોગવે છે, ત્યારે તો બંદી લોકો યશ ગાનાર જે રાજાને અજર અમર કહે છે તેમની તે વાત પણ યોગ્ય માનવી પડશે. સારાંશ એ છે કે જેમ આશીર્વાદમાં બંદી લોકો ઉપચાર તરીકે રાજાને અજર અમર કહે છે તે જ પ્રમાણે શાસ્ત્રનું વચન પણ ઔપચારિક જ છે. નિરોગી શરીરને જ અજર અમર અને અહીંના પ્રત્યક્ષ સુખભોગને જ સ્વર્ગીય સુખ કહેવામાં આવ્યું છે. જો આત્મા છે કે નથી આ સંશય થયા પછી અનુમાનથી તેના અસ્તિત્વનું સાધન કરવામાં આવે તો એના માટે એનો કોઈ જ્ઞાપક એટલે પ્વાદનું સમર્થક હેતુ ઉપલબ્ધ નથી. જે ક્યાંય સંદેહ ન ઊભો કરતો હોય પછી ક્યાં અનુમાનનો આશ્રય લઈને લોકો વ્યવહારનો નિશ્ચય કરી શકાય છે? અનુમાન અને આગમમાં બંને પ્રમાણોનું મૂલ્ય પ્રત્યક્ષ પ્રમાણ છે. આગમ કે અનુમાન જો પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ છે તો તે કંઈ પણ નથી, તેમની પ્રામાણિકતા સ્વીકાર કરી શકાય એમ નથી. જે કોઈ પણ અનુમાનમાં ઈશ્વર અદ્રષ્ટ અથવા નિત્ય આત્માની સિદ્ધિને માટે કરેલી ભાવના પણ વ્યર્થ છે. તેથી નાસ્તિકોના મતમાં શરીરથી ભિન્ન જીવનું અસ્તિત્વ નથી. આ વાત સ્થિર થઈ. જેમ વટવૃક્ષના બીજમાં પત્ર પુષ્પ ફળ મૂળ તથા ત્વચા વગેરે અંતરહિત હોય છે, જેમ ગાય દ્વારા ખાધેલા ઘાસમાં ઘી દૂધ વગેરે પ્રગટ થઈ જાય છે, તથા જે રીતે અનેક ઔષધિ દ્રવ્યોનો પાક અને પ્રતિષ્ઠા કરવાથી તેમાં નશો ઉત્પન્ન કરનારી શક્તિ આવી જાય છે, એ જ પ્રમાણે વીર્યથી જ શરીર વગેરેની સાથે ચેતનતા પણ પ્રગટ થાય છે. આ નાસ્તિક મતનું ખંડન આ પ્રમાણે સમજવું જોઈએ. મરી ગયેલા શરીરમાં ચેતનાનું જે અતિક્રમણ જોવામાં આવે છે તે જ દેહથી અતિરિક્ત આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. જો ચેતનતા દેહનો જ ધર્મ હોય તો મૃત શરીરમાં પણ તેની ઉપલબ્ધિ થાત. મૃત્યુ પછી થોડા સમય સુધી શરીર તો રહે છે પણ તેમાં ચેતનતા રહેતી નથી. તેથી ચેતન આત્મા શરીરથી ભિન્ન છે આ સિદ્ધ થાય છે. નાસ્તિકો પણ રોગ વગેરેની નિવૃત્તિ માટે મંત્ર જપ તથા તાંત્રિક વિધિથી દેવતા વગેરેની આરાધના કરે છે. તે દેવતા કોણ છે? જો પાંચ ભૌતિક છે તો ઘડા વગેરેની જેમ તેના દર્શન થવા જોઈએ, અને જો તે ભૌતિક પદાર્થોથી ભિન્ન છે તો ચેતનની સત્તા સ્વતઃ સિદ્ધ થઈ ગઈ. તેથી દેહથી ભિન્ન આત્મા છે આ પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ થઈ જાય છે, અને દેહ જ આત્મા છે આ પ્રત્યક્ષ અનુભવની વિરુદ્ધ લાગે છે. જો શરીરના મૃત્યુની સાથે આત્માને પણ મૃત્યુ માની લેવામાં આવે ત્યારે તો તેના માટે તેના કર્મોનો પણ નાશ માનવો જોઈએ. પછી તો તેના શુભાશુભ કર્મોના ફળ ભોગવનાર કોઈ રહેશે જ નહીં. અને દેહની ઉત્પત્તિમાં કર્મ કર્યા વિના જ ભોગ પ્રાપ્ત થયો એવું માનવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. આ બધા પ્રમાણે સિદ્ધ કરે છે કે દેહથી ભિન્ન ચેતનતા આત્માની સત્તા અવશ્ય છે. નાસ્તિકો દ્વારા જે હેતુભૂત દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે તે મૂર્ત એટલે સાકાર પદાર્થ છે. મૂર્ત જળ પદાર્થની જ ઉત્પત્તિ થાય છે, આ જ તેમના દ્વારા સિદ્ધ થાય છે. જેમ કાષ્ઠથી અગ્નિની ઉત્પત્તિ વગેરે પંચભૂતોથી આત્માની ઉત્પત્તિની જેમની પંચભૂતોથી આત્માની ઉત્પત્તિની જેમની મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ માનવામાં આવે તો પૃથ્વી વગેરે મૂર્ત ભૂતોથી અમૂર્ત આકાશની પણ ઉત્પત્તિ સ્વીકાર કરવી પડશે, જે અસંભવ છે. તેથી સ્થૂળ ભૂતોના સંયોગથી અમૂર્ત ચેતન આત્માની ઉત્પત્તિ તદ્દન અસંભવ છે. આત્માની સત્તા ન માનવાથી લોકયાત્રાનો નિર્વાહ નહીં થાય. દાન ધર્મના ફળની પ્રાપ્તિને માટે કોઈ આસ્થા રહેશે નહીં, કેમ કે વૈદિક શબ્દ તથા લૌકિક વ્યવહાર બધા આત્માને જ સુખ આપવા માટે જ છે. આ પ્રમાણે મનમાં અનેક પ્રકારના તર્ક ઉઠે છે અને તે તર્કો તથા યુક્તિઓથી આત્માની સત્તા કે અસત્તાનો નિર્ણય કંઈ પણ થતો દેખાતો નથી. આ પ્રમાણે વિચાર કરતા રહીને ભિન્ન ભિન્ન મતો તરફ દોડનારા લોકોની બુદ્ધિ કોઈ એક જગ્યાએ પ્રવેશ કરે છે અને પછી વૃક્ષની જેમ મૂળિયા નાખીને જીર્ણ થઈ જાય છે. આ પ્રમાણે અર્થ અને અનર્થથી બધા પ્રાણી દુઃખી રહે છે, માત્ર શાસ્ત્રો જ તેમને ખેંચીને રસ્તે ચડાવે છે. જેમ મહાવત હાથી પર બેસીને અંકુશ દ્વારા જેને કાબૂમાં કરી રાખે છે, ઘણા શુષ્ક હૃદયના લોકો આવા વિષયોની લાલચ રાખે છે જે અત્યંત સુખદ ન હોય, પરંતુ આ લાલચમાં તેમને ભારે દુઃખનો સામનો કરવો પડે છે અને અંતમાં તેઓ ભોગોને છોડીને મૃત્યુનો ગ્રાસ બની જાય છે. જે એક દિવસ નષ્ટ થવાનું છે, જેના અસ્તિત્વનું કોઈ ઠેકાણું નથી, એવા અનિત્ય શરીરને પ્રાપ્ત કરીને આ બંધુ બાંધવો તથા સ્ત્રી પુત્રાદિથી શું લાભ? આવું વિચારીને જે મનુષ્ય બધાને ક્ષણવારમાં વૈરાગ્યપૂર્વક છોડીને ચાલ્યો જાય છે, તેને મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડતો નથી. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ એ સદા શરીરની રક્ષા કરતા રહે છે. આ વાતને સારી રીતે સમજી લીધા પછી એના પ્રતિ આસક્તિ કઈ રીતે થઈ શકે છે? જે એક દિવસ મૃત્યુના મુખમાં પડવાનું છે, એવા શરીરથી સુખ કેવું? પંચશીખે ફરી કહ્યું, હે રાજન, હવે હું તે પરમ ઉત્તમ સાંખ્ય શાસ્ત્રનું વર્ણન કરું છું જેનું નામ છે સમ્ય અમન, મનને સંદેહ રહિત કરનાર. તેમાં ત્યાગની પ્રધાનતા છે. તમે ધ્યાન આપીને સાંભળો, તેનો ઉપદેશ તમારા મોક્ષમાં સહાયક થશે. જે લોકો મુક્તિને માટે પ્રયત્નશીલ હોય છે તે બધાએ સંપૂર્ણ સકામ કર્મોનો અને ધન વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. જે ત્યાગ કર્યા વિના વ્યર્થ જ વિનિત એટલે સમદમાદી સાધનોમાં તત્પર હોવાનો દંભ કરે છે, તેમને દુઃખ આપનારા અવિદ્યારૂપી દુઃખ પ્રાપ્ત થતા રહે છે. શાસ્ત્રોમાં દ્રવ્યનો ત્યાગ કરવા માટે યજ્ઞ વગેરે કર્મ, ભોગનો ત્યાગ કરવા માટે વ્રત, દૈહિક સુખોનો ત્યાગ માટે તપ અને બંધુ બધું જ ત્યાગ કરવા માટે યોગના અનુષ્ઠાનની આજ્ઞા છે. આ જ ત્યાગની સીમા છે. સર્વસ્વ ત્યાગનો આ એકમાત્ર માર્ગ જ દુઃખોથી છુટકારો મેળવવા માટે ઉત્તમ છે. આનો આશ્રય ન લેનારને દુર્ગતિ ભોગવવી પડે છે. છઠ્ઠા મન સહિત પાંચ ઇન્દ્રિયો છે. જેમની સ્થિતિ બુદ્ધિમાં છે એમનું વર્ણન કરીને પાંચ કર્મેન્દ્રિયોનું નિરૂપણ કરું છું. બંને હાથ કામ કરનાર ઇન્દ્રિય છે, બંને પગ હરવા ફરવાનું કામ કરનાર ઇન્દ્રિય છે, લિંગ મૈથુનજનક સુખ અને સત્તાનો ઉત્પાદન વગેરે માટે છે, ગદા નામની ઇન્દ્રિયનું કાર્ય મળત્યાગ કરવાનું છે, વાક ઇન્દ્રિય શબ્દ વિશેષનું ઉચ્ચારણ કરવા માટે છે. મનને આ પાંચેયથી સંયુક્ત માનવામાં આવ્યું છે. આ પ્રમાણે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન આ બધી મળીને અગિયાર ઇન્દ્રિયો છે. આ બધીને મનરૂપે જાણીને બુદ્ધિ દ્વારા શીઘ્ર એમનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રવણકાળમાં શ્રોતરૂપી ઇન્દ્રિય, શબ્દરૂપી વિષય અને ચિત્તરૂપી કરતા આ ત્રણેયનો સંયોગ થાય છે. એ જ પ્રમાણે સ્પર્શ, રૂપ, રસ તથા ગંધના અનુભવ કાળમાં પણ ઇન્દ્રિય, વિષય અને મનનો સંયોગ અપેક્ષિત છે. આ પ્રમાણે ત્રણ ત્રણના પાંચ સમુદાય છે. આ બધા ગુણ કહેવાય છે. એમના દ્વારા શબ્દાદિ વિષયોનું ગ્રહણ થાય છે અને એના માટે કર્તા, કર્મ અને કરણરૂપી ત્રિવિધ ભાવ ક્રમશઃ ઉપસ્થિત થાય છે. એમનામાંથી એક એકથી સાત્વિક, રાજસ અને તામસ ત્રણ ત્રણ ભેદ થાય છે. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ અને ચિત્તની શાંતિ આ બધા ભાવ કોઈ કારણ વિના થાય અથવા કોઈ કારણવશ થાય, એટલે કે મનમાં હર્ષ, પ્રીતિ વગેરે ભાવોનો ઉદય જ્યારે કોઈ અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ વગેરેથી થાય છે તો તેને કારણવશ થયેલા કહેવાય છે, અને જ્યારે વૈરાગ્ય વગેરેથી સ્વતઃ ઉક્ત ભાવોનો ઉદય થાય તો તેને અકારણ માનવામાં આવ્યો છે. સાત્વિક ગુણ માનવામાં આવ્યા છે અસંતોષ, સંતાપ, શોક, લોભ તથા ક્ષમાનો અભાવ. આ કોઈ કારણે થાય કે અકારણ રજોગુણના ચિહ્ન છે. અવિવેક, મોહ, પ્રમાદ, સ્વપ્ન અને આળસ આ કોઈ પણ રીતે કેમ ન થાય તમોગુણના જ બધા રૂપ છે. મહાભારતના મહાભારત શાંતિ પર્વ અધ્યાય 218 અને 219માં પણ આ જ પ્રસંગ આવ્યો છે. 219ના 28માં શ્લોક સુધી આ પ્રસંગ જેમનો તેમ છે. એના પછી મહાભારતમાં 15 શ્લોક વધારે છે, જે આ પ્રસંગની દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે. નારદ પુરાણના શ્લોક 77 પછી જ તે શ્લોકોનો ભાવ અપેક્ષિત છે. તેથી પ્રસંગની પૂર્તિને માટે અહીં તે શ્લોકોમાંથી થોડાનો સંક્ષિપ્ત ભાવ આપવામાં આવ્યો છે. શબ્દનો આધાર શ્રોત્રેન્દ્રિય છે અને શ્રોત્રેન્દ્રિયનો આધાર આકાશ જ છે, તેથી તે આકાશરૂપ જ છે. એ જ પ્રમાણે ત્વચા, નેત્ર, જીભ અને નાસિકા પણ ક્રમશઃ સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો આશ્રય તથા પોતાના આધારભૂત મહાપંચભૂતોનો સ્વરૂપ છે. આ બધાનું અધિષ્ઠાન છે મન, તેથી બધા જ મન સ્વરૂપ છે. કેમ કે જ્યારે બધી ઇન્દ્રિયોના કાર્યનો એક સમયે પ્રારંભ થાય છે, ત્યારે તે બધાના વિશ્વના એક સાથે અનુભવ કરવા માટે મન જ બધામાં અનુગત રૂપે ઉપસ્થિત રહે છે. તેથી મનને 11મી ઇન્દ્રિય કહેવાય છે અને બુદ્ધિ 12મી માનવામાં આવી છે. આ પ્રમાણે બધા પ્રાણી અનાદિ અવિદ્યાના કારણે સ્વભાવતઃ વ્યવહાર પરાયણ થઈ રહ્યા છે. આવી દશામાં જ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે માત્ર સનાતન આત્મા જ રહી જાય છે. જેમ નદ અને નદીઓ સમુદ્રમાં મળીને પોતાના નામરૂપને ત્યાગી દે છે, તે જ પ્રમાણે સમસ્ત પ્રાણી પોતાના નામ અને રૂપને ત્યાગીને મહતત્વ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. આ જ તેમનો મોક્ષ છે. જે આ મોક્ષ વિદ્યાને જાણીને સાવધાની સાથે આત્મતત્વનું અનુસંધાન કરે છે, તે જળથી કમળના પાંદડાની જેમ કર્મના અનિષ્ટ ફળોથી કદી લિપ્ત થતો નથી. સંતાનો પ્રત્યે આસક્તિ અને ભિન્ન ભિન્ન દેવતાઓ માટે સકામ કર્મોનું અનુષ્ઠાન આ બધા મનુષ્યને માટે નાના પ્રકારના દૃઢ બંધન છે. જ્યારે તે આ બંધનોથી છૂટીને દુઃખ સુખની ચિંતા છોડી દે છે, તે સમયે સર્વશ્રેષ્ઠ મુક્તિ પ્રાપ્ત કરી લે છે. શ્રુતિના મહાવાક્યોનો વિચાર અને શાસ્ત્રમાં બતાવેલા મંગલમય સાધનોનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય જરા તથા મૃત્યુના ભયથી નિર્ભય થઈને સુખપૂર્વક રહે છે. જ્યારે પુણ્ય અને પાપનો ક્ષય તથા તેમનાથી મળનારા સુખ દુઃખાદી ફળોનો નાશ થઈ જાય છે, તે સમયે બધી વસ્તુઓની આસક્તિથી રહિત પુરુષ આકાશની જેમ નિર્લેપ અને નિર્ગુણ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે. જે શરીરમાં આસક્તિ રાખ્યા વિના પોતાનું હોવાનું અભિમાન ત્યાગી દે છે, તે દુઃખથી છૂટી જાય છે. જેમ વૃક્ષ પ્રત્યે આસક્તિ ન રાખનારા પક્ષી પાણીમાં પડતા વૃક્ષને છોડીને ઉડી જાય છે, તે જ પ્રમાણે તે શરીરની આસક્તિને છોડી ચૂક્યો છે. તે મુક્ત પુરુષ સુખ અને દુઃખ બંનેનો ત્યાગ કરીને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. આચાર્ય પંચશીખના બતાવેલા અમૃતમય જ્ઞાનને સાંભળીને રાજા જનક તેનો પૂર્ણરૂપે વિચાર કરીને એક નિશ્ચિત સિદ્ધાંત પર પહોંચી ગયા અને શોક રહિત થઈને બહુ જ સુખપૂર્વક રહેવા લાગ્યા. પછી તો તેમની સ્થિતિ એવી થઈ ગઈ કે એકવાર મિથિલા નગરીને અગ્નિથી બળતી જોઈને રાજાએ સ્વયં એવા ઉદ્ગાર પ્રગટ કર્યા કે આ નગર બળવાથી મારું કંઈ જ બળતું નથી. હે મહામુનિ નારદજી, આ અધ્યાયમાં મોક્ષ તત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મનુષ્ય હંમેશા આનો સ્વાધ્યાય અને ચિંતન કરે છે, તે દુઃખ શોકથી રહિત થઈને કદી કોઈ પ્રકારના ઉપદ્રવનો અનુભવ કરતો નથી. જે રીતે રાજા જનક પંચશીખના સમાગમથી જ્ઞાનને પામીને મુક્ત થઈ ગયા હતા, તે પ્રમાણે તે પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. અધ્યાય 41 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.